સહજાનંદ સ્વામી મહારાજની જય. જેણે ચેતલ પતને મખ કર્યો Swami Narayan.

સહજાનંદ સ્વામી મહારાજની જય. મુને પ્યારી રે નટવર નાવ મૂરતી તારી રે. Yeah. સામે મળો છે અલવે પ્રેમાનંદ સોનેરી મોડિયું ધર્મ પડી અંતર હરીશો એકલા ખાતા દુઃખ कुचि गुरु गम से गया ताड़ायो Swami Narayan यस्यास्ति वै मङ्गलम् नेत्रे मङ्गलदे च दुर्विलसितम् नूनां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृश्च पादचलितम् यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियार्मङ्गलम् ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः स्वामिनारायण हरे स्वामिनारायण हरे સંમત 1881ના શ્રાવણવદી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજું શ્વેત શેલું ઓઢ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં ત્રણ વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. તે ત્રણ વાના ક્યા? તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દ્રઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. અને ત્રીજો પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો, કે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ ત્રણ વાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. અને હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય જે એ મોટેરો સત્સંગી છે, પણ મોટેરાની તો એમ પરીક્ષા છે જે ગૃહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, ને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણો હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે, પણ તેને જ તે સર્વ હરિભક્તમાં મોટેરો જાણવો. અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પરદેશમાં જાય ને ત્યાં કનક કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે, તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. અને વળી જે કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય ને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વસભાને મોઢા આગળ બેસાડવો જોઈએ, અને એ વ્યવહાર છે તે જ્ઞાની હોય ત્યાગી હોય તેને પણ રાખવો જોઈએ, અને જો ન રાખે તો તેમાંથી ભૂંડું થાય છે. જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા તે રાજાનું સન્માન થયું નહીં, પછી તે રાજાને રીસ ચડી તે મરેલ સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો, પછી તે ઋષિના પુત્રે શાપ દીધો, તેણે કરીને તે રાજાનો 7 દિવસમાં મૃત્યુ થયો. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઊભા ન થયા અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું. પછી દક્ષને રીસ ચડી તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. પછી નંદીશ્વર ને ભૃગુ ઋષિ તેને સામસામાં શાપ થયા. પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મૂવા અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોયમું અને દક્ષનું મુખ બકરાનું થયું. માટે ગૃહસ્થ તથા ત્યાગી એ સૌને એ રીત રાખવી જે સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં, અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. માટે આ વાર્તા સત્સંગી ગૃહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડામધ્યનું 61મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ વચનામૃત નિયમ નિશ્ચય ને પક્ષીનું છે, સાથે સાથે મોટા સંતોએ આમનું બીજું નામ આપ્યું છે, મોટેરાનું. જે ભગવાનના ભક્તો હોય એના નિયમ નિશ્ચય ને દ્રઢ પક્ષ દ્રઢ હોય તો એને શું કરવું, અથવા કોને દ્રઢ કહેવાય નિયમ નિશ્ચય ને પક્ષ, અને એ ત્રણ દ્રઢ હોય તો શું કહેવાય એને? પાકો હરિભક્ત, નહીતર કાચો. એટલે દેવપ્રસાદ સ્વામી એક સાખી બોલે છે સંતો માટે, સચ્ચા ત્યાગી સચ્ચા ત્યાગી, અત્યારે યાદ નથી આવતી પણ એ મોટા સંતો સ્વામીની વાત, સ્વામી તેવું લખ્યું કીધું, સ્વામીની વાતોમાં આ કડી બોલાય છે. સ્વામી શાસ્ત્ર ગુણાતીતાનંદ સ્વામી કીધી હશે, અને સ્વામીએ એ કડી પોતાની કથામાં પણ એક બે વાર સ્વામી કહેલી. પરંતુ જોગી કચ્ચા જોગી કચ્ચા, સદગુરુ કા વો બચ્ચા જોગી કચ્ચા, સદગુરુ કા નહીં વો બચ્ચા જોગી કચ્ચા. જે નિયમ નિશ્ચય પક્ષ નહીં પણ મહારાજે અમે વાત કરી કે દેશ પરદેશ જાય, કનક કામિનીનો યોગ થાય, એમાં જે દ્રઢ ન રહી શકે તો એ જોગી કચ્ચા, નહીં સદગુરુ કા બચ્ચા. સદગુરુનું સેવન નથી કર્યું એટલે એવું થાય છે. તો પહેલા મહારાજે ભગવાનનો ભક્ત હોય એને ત્રણ વસ્તુ દ્રઢ કરીને રાખવી, નિયમ નિશ્ચય ને પક્ષ. જો એ ત્રણ દ્રઢ હોય તો એ પાકો હરિભક્ત, નહીતર આપણે માનતા હોય કે આપણે પાકા, પણ આપણે પાકા કહેવાય નહીં. પાકા હરિભક્ત થવું હોય તો નિયમ નિશ્ચય ને પક્ષ દ્રઢ જોઈએ. તો એમાં નિયમ એટલે ભગવાનની આજ્ઞા. મહારાજામાં કહ્યું કે પોતાના ઈષ્ટદેવે જે નિયમ આપ્યા છે, એટલે આપણને શું નિયમ આપ્યા છે? પંચવર્તમાન અને શિક્ષાપત્રી. તો એમાં આપણી જેવી દ્રઢતા તો એ નિયમની દ્રઢતા કહેવાય. અને બીજું નિશ્ચય. નિશ્ચય એટલે ભગવાનનો નિશ્ચય, જોડાણ, ભગવાન સાથે જોડાણ. આમ તો એને ભક્તિ પણ કહેવાય. મહારાજે એક વચનામૃતમાં, ક્યાં વચનામૃતમાં છે જે યાદ નથી, પણ મહારાજે કીધું કે જે ભગવાનનો ભક્ત હોય અને એક વસ્તુ હોય તો સર્વે આવે, સોરી, ભગવાનના ભક્તિ સંબંધી એક હોય તો સર્વે આવે, તેમાં શું કીધું? નિશ્ચય. તો ભક્તિ સંબંધી બધી વસ્તુ છે એમાં નિશ્ચય મેન છે. એટલે નિશ્ચય છે એ ભગવાન સાથે જોડાણ છે, જોડાણ એટલે ભક્તિ. તો જોડાણ આપણું કેવું છે એના આધારે આપણો નિશ્ચય કેવો છે અને કેવો નથી. અને ત્રીજો ભગવાનના ભક્તનો પક્ષ. પણ નિશ્ચય છે એ મુખ્ય છે, ભક્તિ છે એ મુખ્ય છે. ભક્તિએ કરી અને નિશ્ચયની મજબૂતાઈ, સોરી, ભક્તિ છે નિશ્ચય છે એની મજબૂતાઈ કેના કરીને છે, શાનાથી છે? નિયમ અને પક્ષે કરીને. ખાલી એક નિશ્ચય મજબૂત હોય તો મારે જેમ કેમનું કીધું પાકો હરિભગત છે. ખાલી નિશ્ચય હોય ભગવાનનો દ્રઢ તો પાકો હરિભક્ત કહેવાય કે ન કહેવાય? નિયમ ને પક્ષ રહે તો નિયમ અને પક્ષ છે એને આધારે નિશ્ચય કેટલો મજબૂત છે ને એની ઓળખાણ થાય. આપણને મનાતું હોય કે હું અખંડ ભગવાનનું ભજન કરું છું, સ્વામિનારાયણ ભગવાન એ જ મારા ઇષ્ટદેવ છે, એ સિવાય ઘણા હરિભક્તો દેવા આવે ને પાકા કે સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈને નમવું નહીં, બીજા કોઈ દેવને ન નમવું, ભગવાનના અવતારને ન નમવું, તો એનો નિશ્ચય પાકો છે? ભગવાનના નિયમ અને પક્ષ, ભગવાનના ભક્તોનો પક્ષ એ કેટલા મજબૂત છે એના આધારે એના નિશ્ચયની મજબૂતતા એની ખબર પડે. તો નિયમ અને પક્ષ એ બે રહ્યા, એમાં કયો શ્રેષ્ઠ કહેવાય? પક્ષ હાલ પક્ષ રાખે અને નિયમ ન પાડતા હોય તો બરાબર. નિયમ પાળતા હોય તો એને એ પક્ષ ઘણી વાર ન પણ રાખે અને એની નિયમ રાખે એટલે શું થાય, પોતાને અહમ આવી જાય, એને અધૂરાઈ ન લાગે. નિયમ ઓછા પાળતો હોય, સોરી, વધારે પાળતો હોય તો એને એવું ન ફીલ થાય કે હું પક્ષ નથી રાખતો, એને અધૂરાઈ ન દેખાય. જ્યારે પક્ષ હોય, પક્ષ એટલે મીન્સ આમાં કહેવું ખોટો સાચો ખોટો પક્ષની વાત નથી, પક્ષ એટલે પક્ષ, જેમ દેહના સગા સંબંધીનો પક્ષ છે એવો ભગવાન અને ભગવાનના ભક્તોનો પક્ષ. તો પક્ષ રાખતા હોય તો એને મનમાં ખટકે તો ખરું કે હું નિયમ નથી પાળી શકતો, હું નિયમ નથી પાળી શકતો. એને એવું ન હોય કાંઈ વાંધો, નિયમ ન પાળે તો ચાલે, એને એવું ન હોય. હા, ન પાળી શકતો હોય વાત જુદી છે, પણ એને પોતાને અધૂરાઈ દેખાય, ઓલાને અધૂરાઈ ન દેખાય, અને ખાલી પક્ષ રાખ્યો હોય, કદાચ નિયમ ઓછા પાડ્યા હોય, તોય મહારાજે આપણા સંપ્રદાયમાં ઘણા બધા એવા પ્રસંગો છે, ઉંદાળીના કાઠીઓનું દ્રષ્ટાંત મહારાજ વચનામૃતમાં પણ આપ્યું, તો ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ હોય તો એનાથી એનું કલ્યાણ થઈ જાય, એનાથી એને જે નિયમમાં અધૂરાઈ હતી અધૂરાઈ પૂરી થઈ જાય. આ પછી નિર્વાસનિક 100% ન થયા હોય તો ભગવાન એને ભગવાન પોતાને જે કંઈ રૂલ્સ રેગ્યુલેશન હશે આપણને ખબર નથી ભગવાન કેવી રીતે ચોખ્ખા કરતા હશે, એવા હોય તો ભગવાન પોતાની કૃપાથી એને ચોખ્ખા કરી શકે અથવા બદ્રિકાશ્રમ વગેરે ધામમાં મોકલીને ચોખ્ખા કરી શકે, પણ એમને આને આ જન્મે પોતાનું પૂર્ણકામપણું થઈ જાય. ઘણીવાર નિયમ પાળતા હોય તો એ જો એનો અહમ આવી જાય તો પડી જાય. હા, નિયમ ભગવાનને રાજી કરવા જ પાડતા હોય તો શક્યતા નથી, પરંતુ પક્ષ થોડોક વધારે અગત્યનો છે અને જરૂરી છે. જરૂરી પાછું એટલા માટે કે પક્ષ રાખવામાં પોતાનું અહમ પોષાતું નથી, નિયમ પાળવામાં પોતાનું અહમ પોષાય છે. તમે બાજુમાં કોઈ ભગત છે ને પ્રોબ્લેમ થાય, તમે એનો પક્ષ રાખો તો તમને કોઈ એમ કે એ બહુ સારું કામ કર્યું? ઘણી વાર એમ કહેવાય, માથાકૂટ ન કરે એમાં, તું હેરાન થઈશ. બે જણે એમ કહેનારા મળે, કદાચ તમે કોઈને મદદ કરી, આ લોકોને જરૂરિયાત છે, કોઈ ભગવાનના ભગતને તમને $5,000 આપ્યા તો બે જણાને એમ કે જોજો પાછા, આ કંઈ ભગતડા હોય ને એનું કંઈ નક્કી ન હોય, હાવ જાહે તારા, એમ કહેનારા મળે તો. અને નિયમ પાડે તો સારધાર નિયમમાં હોય, અખંડ ભગવાનનું ભજન કરતા હોય, માળા ફેરવતા હોય, તો બધા એમ કે ભગત તો એને બોલનારા હોય પણ છતાંય એને થોડું અહમ પોષાય, પેલામાં અહમ ન પોષાય, વેલ્યુ વધારે, નિયમ પાળે એની વેલ્યુ વધારે. આ સંસાર છે, સંસારમાં કામ ક્રોધાદિકથી પડી જાય તો એની વેલ્યુ ન રહે, નિયમ છે ને. અને અહંકારથી માટા મારતો ફરતો હોય અને કામ ક્રોધાદિક કાંઈ ન હોય તો એની વેલ્યુ વધે, એનો અહમ દેખાય નહીં ક્યાંય કોઈની, બહાર સમાજમાં ન દેખાય, સમાજમાં એની વેલ્યુ થાય. અને જો નિયમમાં ખામી હોય, નિયમમાં જો તો ભંગ થાય તો એની વેલ્યુ ઓછી થાય. એટલે ભગવાનના ભક્તોનો પક્ષ રાખવો એ અગત્યનો છે. નિયમ અને પક્ષ એ દ્રઢ ક્યારે થાય? દ્રઢ ક્યારે થાય? પોતાના મનાય તો, પોતાના મનાય તો. સગા સંબંધી છે તો પોતાના મનાણા છે, તો ઘણી વાર ઊંધા હોય, છોકરાઓ ઊંધા હોય અને બાપાની સામે બોલતા હોય, ગાળો દેતા હોય, તો એનો પક્ષ રહે કે ન રહે? બાપાને મારી લીધું હોય તો એ 5-15 દિવસ થાય અને બીજા કોઈ એની સાથે કંઈ બોલા ચાલી કરે કરે ઓલા છોકરા રે, તો બાપા પક્ષ કોનો રાખે? અરે એને માર્યો તો ને, તોય રાખે, તોય રાખે. શા માટે? પોતાના મનાણા છે એટલે. એમ ગુરુ મહારાજે બહુ સરસ દ્રષ્ટાંત આપે. સ્વામી કે શેઠજી હતા, તેને દીકરો, શેઠનો દીકરો હોય એટલે થોડો ખાધે પીધે લોટકો હોય, એટલે થોડોક આમ બહુ મોટો નહીં હોય, નાનો હોય છે, પણ નાનો શરીર નાનું પણ વજન વધી ગયું છે. બધા દ્રષ્ટાંત જાણીએ છીએ. એક નોકરાણી રાખી હતી બાહે છે, તો એને તેડીને લઈ જવાનો, લાવવાનો, અને શું કહે, લડથા જેવો છે, અને પછી ગળચ્યું છે, ગુરુ મહારાજના શબ્દ, ગળચ્યું છે, ઓછાય થતા નથી. જે કંઈ દર્દ મૂકે પાછો તેડે, એની બાઈ હોય અને પોતાનો 7 ફૂટનો ભાઈ હોય એટલો જ ભારે હોય તો એને ભાર લાગે, જરી કે ભાર ન લાગે. શા માટે? એને પોતાનો મનાણો, આ મારો ભાઈ છે, ઓલો મારો નથી, એટલે એનો ભાર લાગે. મારો મનાણો તો ભાર ન લાગે. એમ ભગવાનના નિયમ છે એ જો આ મારા છે, મારા માટે છે, મારા કલ્યાણ માટે છે એવું મનાઈ જાય, અને મારા ઈષ્ટદેવના છે, આલો કદાચ મારા કલ્યાણ માટે તો એ આપણો સ્વાર્થ થયો, પણ મારે જેને રાજી કરવા છે, જેમની સેવા કરવી છે, જેમની ઉપાસના કરું છું, જેનો નિશ્ચય, જેની ભક્તિ છે મને, એણે મને આ વર્તમાન આપેલા છે, એણે આપેલા નિયમ છે અને હું પાળું છું, એ મારા ઉપર રાજી થાય એટલે પાળું છું, એવું મનાય તો નિયમ પાળવા કઠણ પડે નહીં. આ માઘમાસ હોય, માઘમાસ ચાલે છે ને, તો ઠંડા પાણી ના હોય, તો માટલાના પાણી ના હોય, જતીનભાઈ માટલાના પાણી કહે ને, આપણે પાણી હોય રેગ્યુલર ગરમ, આમ નળ આમ હોય ને, આમ નહીં કરવાનો, બહુ અડધે હોદે જ રાખવાનો, તો નવાય. જય સ્વામિનારાયણ. પણ મને એક હમણાં છોકરાઓ વિડીયો બતાવ્યો, એક માણસ છે, એ ઓલો આઈસલેન્ડ હોય ને, આખો લેક છે આઈસ થઈ ગયું છે, પછી ક્યાંક ક્યાંક થોડુંક ઢીલું હોય તો ઉપર હાલો જાય, પહેલાં તો આઈસ ઉપર પગ ખુલ્લા, ખાલી શોર્ટ પહેરી છે, ઉપર શરીર ખુલ્લું, જ્યાં ઢીલું હોય એ પહેલાં એને ચક્કર લીધું હોય, અંદર ડાય મારે, અને પછી અંદર તરે એ ઠંડા પાણી, ઉપર આઈસ થઈ ગયો છે, પાણી કેટલું ઠંડુ હશે, એમાં તરે અને આગળ બીજું ક્યાંક કાંડ હોય ત્યાંથી નીકળે, પછી ત્યાંથી ઉપર બીજે પાછો ડાય મારે, અને પાછો આમ ધ્રુજે નહીં. શા માટે? પોતાએ નક્કી કર્યું છે કે મારે આમ કરવું છે, પોતાનું મનાણું મીન્સ પોતે નક્કી કરે કે આમાં કંઈ વાંધો નથી તો એને વાંધો ન આવે, પોતે નક્કી ન કરે ત્યાં સુધી એને વાંધો આવે. એકાદશીનો ઉપવાસ કરવો હોય તો આપણે ઉપવાસ કરીએ, માંડ માંડ કરીએ, ફરાળ પણ ઉપવાસ, એટલે તમારા ગૃહસ્થાશ્રમમાં તો એવું કહેવાય ને, આજે સ્વામી મારો ઉપવાસ છે, પણ સવારે જેમાં હોય ફરાળ, બપોરે, સાંજે અને સાંજે આવે જાગરણ માલે કે સ્વામી મહારાજ ઉપવાસ છે, પેટ તો પાછી વધારે વધી ગયું હોય તો ઉપવાસ હોય, એવો ઉપવાસ નહીં, એવો ઉપવાસ કઠણ પડે. પણ હાલો નકોરડો ઉપવાસ કરવો હોય તો ઘણો કઠણ પડે. પરંતુ આ છોકરા હોય, છોકરાને ઘણીવાર સંતો કહે કે ભાઈ જુવાનને છોકરા હોય તો આપણે એકાદશીનો ઉપવાસ કરો તો ઉપવાસ કરવામાં અઘરું પડે. પણ એને એ છોકરાઓ સ્કૂલમાં અથવા એમના શું કહેવાય ડૉક્ટર્સ, બધા ફેમિલી ડૉક્ટર્સ હોય એ કહે કે તારા બોડીમાં અત્યારે થોડું ફેટ વધારે છે, ડાયટ કરવું પડશે તારે. તો આપણે ગરીબ જ છે, તેમના દીકરા અત્યારે તો લગ્ન થઈ ગયા છે, પણ થોડાક રમવું જોઈએ એમ. કે સ્વામી તમે કહેતા હતા ને ત્યારે ઉપવાસ ન કરાય, ત્યારે સાથે કરું છું બધા. અમારે સંતોને ઘરે થાળ કરવા ગયા હતા, તો સંતોના થાળ હોય ત્યારે તો બધાને જમવાની બહુ ઈચ્છા હોય કે સંતોના પહેલાં સિમ્પલ બનાવ્યું હોય તો બહુ સ્વાદિષ્ટ બહુ હોય. તો કે નહીં સ્વામી, મારે તો આજે ડાયટ છે એટલે હું કાંઈ જમીશ નહીં. તો એને શું કે ખાલી એક એક સોડા હોય, સોડા અને એક એક 5-10 દાણા નટ્સ, બદામ કે કાજુ એવું જમવાનું, બીજું કાંઈ નહીં જમવાનું. તો પછી મહિનો અને મહિનો કરે, પણ 15 દિવસે એકાદશી, વર્ષની કેટલી થાય 24, પેલા 30 દિવસ કન્ટિન્યુ કરે. અને ઘણી વાર ડૉક્ટર કહે તો 2 મહિના 60 દિવસ પણ કરે, પરંતુ 24 દિવસ જો એકાદશીના ઉપવાસ કરે નકોરડા, પાણી પીવાનું કદાચ અત્યારના જમાના પ્રમાણે થોડુંક આપણે લેટેસ્ટ જમાનો આવી ગયો ને આધુનિક, એટલે એના પ્રમાણે ઓરેન્જનું જ્યુસ પણ કદાચ લે અથવા લીંબુનું પાણી પીવે, અને એક દિવસ ઉપવાસ કરે 15 દિવસે, વર્ષના 24 ઉપવાસ કરે, એની હેલ્થમાં કોઈ પ્રોબ્લેમ ન આવે, ફેટ ન વધે, ડાયાબિટીસ ન વધે, કોલેસ્ટ્રોલ ન વધે, કાંઈ ન થાય. શા માટે? બોડી છે, શરીર છે, શરીરનું બેલેન્સ કરી લે, કામ બે થાય, શરીરનું બેલેન્સ થઈ જાય અને સાથે સાથે મહારાજ રાજી થાય, બહુ મોટી વાત. પણ એ ન કરી શકી, એમાં એવું કરીએ કે મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, વચનામૃતમાં મહારાજે 2-3 વચનામૃતમાં મહારાજે એકાદશી ઉપર ભાર આપ્યો છે, તો મહારાજ રાજી થાય એટલા માટે હું કરું, એવું ન કરી શકીએ. પણ મનનું ધાર્યું મનમાં નક્કી કરીએ અથવા બીજા ડૉક્ટરો વગેરે કહે તો કરી શકીએ. તો પોતાના મનાય તો નિયમ અને પક્ષ રહે, અને નિયમને પક્ષ દ્રઢ થાય તો જ ભક્તિ એટલે કે નિશ્ચય એ દ્રઢ થાય. અને નિયમ, નિશ્ચય અને પક્ષ એ ત્રણેય હોય તો જ પાકા સત્સંગી કહેવાય. આ ત્રણ વસ્તુ છે એ ત્યાગી હોય કે ગ્રહસ્થ, ત્રણેયને માટે છે. પછી મહારાજ આગળ લખ્યું કે મોટેરા કોણ, મોટેરા કોણ, પેલી ખુરશીઓ હોય ને પાછળ રાઉન્ડ બોર્ડ મેળવે ને, નીરજભાઈ ઓલા સ્ટીકર લગાવી દીધા હોય એ ખુરશી ઉપર બે, એ કોણ? મોટેરા. હા, એ મોટેરા જ કહેવાય. પરંતુ ખાલી એટલાથી મોટેરા નહીં, મહારાજ કે આગળ બેસતા હોય કે પાછળ, પણ મોટેરા કોણ, તેમાં બેના ગ્રહસ્થ અને ત્યાગી બેના મહારાજે જુદા જુદા નિયમ આપ્યા. સત્સંગી હોય મોટેરો કોણ? તો મહારાજે કહ્યું કે ત્રણ બાબત કીધી. પહેલી, પોતાનું સર્વસ્વ ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે કરી રાખે એટલે સમર્પણ કરી રાખે. પોતાનું જે કાંઈ છે એ કોના માટે છે? ભગવાનને, ભગવાનના ભક્તને માટે. પોતાનું બધું છે કોના માટે છે? જીતિનભાઈ, પપ્પા, દાદા અને એના માટે નહીં, નરેશભાઈ એના માટે કે ભગવાનને, ભગવાનના ભક્ત માટે? કરવાનું છે, પણ આપણે કર્યું છે કોને માટે? અમે તો એમ જ કહીએ ને કે તમારે ભગવાનને, ભગવાનના ભક્ત માટે અમને બેનિફિટ. પણ આપણી તૈયારી, મતલબ એવો નથી કે તમારે બધું અહીંયા આપી દેવું, મંદિરમાં આપી દેવું, સંતોને આપી દેવું, એવો મતલબ નથી. પરંતુ મનથી આપી દેવાનું, જરૂર પડે તો ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે સમર્પણ. બીજું, સત્સંગ માટે માથું દેવું પડે તો માથું આપે, સત્સંગ માટે માથું આપવું પડે તો. એવી તૈયારી, મતલબ સત્સંગનો પક્ષ, દ્રઢ પક્ષ, અને ત્રીજું યજ્ઞ. મહારાજ કે પરમ ખાલી જતીનભાઈને નહીં, તમને હોત અને આ વિડીયોમાં જોવે છે બધાને પણ, જે દિવસે કહે કે પરમહંસ થા તો તત્કાળ થાય, થાય એમ નહીં આ સ્વામી વિચારું થોડુંક સેટઅપ કરી લઉં એમ નહીં, તત્કાળ થાય. હે મહારાજ કહે તો આ મૂર્તિમાં કઈ મહારાજ બોલવાના છે નહીં, પણ મહારાજ કોઈ એવા એકાંતિક સંત એમાં રહીને કહે તો તત્કાળ થાય. મહારાજ એ વખતે આલો મહારાજે ચિઠ્ઠી લખી માચા સુરા સો મલા લૈયા, તો એ વખતે મહારાજે લખી, પણ મહારાજે એટલાના નામ શા માટે લખ્યા હશે? સુંદરજીભાઈને દેખાડવું હતું ને, એટલા માટે મહારાજે નામ એટલા એવા સિલેક્ટ કર્યા કે તત્કાળ થાય. મોટા મોટા સમર્થ શક્તિશાળી, ખાવા પીવા બીજે કાંઈ પ્રોબ્લેમ નહીં, અને સાથે સાથે પાછું જ્યારે યુવાની અવસ્થા, અને મહારાજ જ્યારે કીધું ત્યારે આપણે સાંભળીએ છીએ કે કોઈ ખેતર હતા, કોઈ બહારથી ઘેરે જતા હતા, તો શું કર્યું, ઘોડાને મોકલી દીધો, પોતાનું સાધન સામગ્રી હતી ઘોડાને ગળે બાંધીને મોકલી દીધો ઘેરે, પોતે બારોબાર ચાલતા આવવાનું મહારાજ કીધું હતું, ચાલતા ગયા પાછા. અદ્ભુતાનંદ સ્વામી એનું નામ એનું તો થઈ ગયા. તો એવી તૈયારી આપણી, કદાચ તમારી તૈયારી ન હોય તો કાંઈ વાંધો નહીં, તમારા છોકરા જે દિવસે કહે કે અમારે થવું છે તો તત્કાળ હા પાડી દો, તોય હા, તત્કાળ હા નહીં પાડી શકો. એમાં તમે કહેશો કે અમારે એના મમ્મીને થોડુંક હમણાં રહેવા દે, પ્રોબ્લેમ છે, દાદા હમણાં માનતા નથી, અરે દાદીમાં તો માનતા જ નથી, તમે કેટલાય બાના કરીશો. અને ઘણી વાર એવું હોય ને કે અમેરિકામાં, ઇન્ડિયામાં તો, અમેરિકામાં એવું ન હોય, ઇન્ડિયામાં હોય કે પોતરા હોય ને છોકરા મેત ન હોય, સોરી દાદા દાદી હોય ને છોકરા દીકરા મેત ન હોય, કોના મેત હોય પોતરામાં. અમારે એક બે છોકરાઓ છે તો એ વાત કરતા હતા, એ કહે કે અમે દાદાને ફોન કર્યો હતો, દાદા પછી અમેરિકામાં બીજે રહેતા હશે, તો કે દાદાને ખબર કે ક્યારેક ઓલે રમત રમતમાં કરતા હોય ને કે હું તો મોટો થઈને સાદું થઈ જવાનું, તો દાદા કે એ છોરા ફોનમાં વિડીયો કોલ કર્યો છે, તો તું પછી ઓલે સાદું થવાનું નથી ને હવે, તો દાદા 80 વર્ષે ઉપર ગયા છે, હવે હમણાં તો વહી જવાના છે થોડા સમયમાં, તો એના આને લગ્ન કરી અને પોતાને જેવો દુઃખ્યો કરી પછી જવું છે. પાછું કે એમ એ જો પછી ઉપદેશ કેવો સરસ આપે, એ જો સાંભળ, એ છે ને લગ્ન કરવામાં સુખ છે અને સાદું થવામાં દુઃખ છે, જો આમાં હું એને દુઃખ દેખાડવું છે. એ ગમે એટલા પ્રોબ્લેમ્સ હોય, ગમે એટલી માથાકૂટ હોય, ઘણીવાર હોય ને અમારે સંતો આપણે વ્યવહારમાં છીએ, મંદિર હોય, હરિભક્તો હોય, નાના મોટા વ્યવહાર તો હોય, તો પ્રોબ્લેમ્સ પણ હોય નાના મોટા, એટલે પ્રોબ્લેમ બીજા કંઈ ન હોય, કોઈક પાંચ આમ કે ચારે બાજુથી એવું થતું હોય, તોય ગમે એવું હોય આસન ભેગા થાય જય સ્વામિનારાયણ, બીજી મિનિટ ન થાય તરત જય સ્વામિનારાયણ નિંદર આવી જાય. અને ગ્રહસ્થને થોડોક પ્રોબ્લેમ થયો હોય, ખાલી કીધું હોય જોબમાંથી કે આવતા વી કે તમારે જોબમાં પ્રોબ્લેમ થશે, કદાચ તમારે તમારી ટીમમાંથી 8 જણા છો, એમાંથી 4 જણાને અમારે છૂટા કરવાના છે, તમને એમનો કીધું તમને જ કરવાના છે, તોય નિંદર ન આવે. અને સ્વાભાવિક છે, તમારી પાછળ કેટલાયને સેટિંગ કરવાનું છે, તમારી એક જોબ જાય, ઘરના હપ્તા, કાર, ઇન્સ્યોરન્સ, છોકરાઓનું ભણતર, કેટલું બધું હોય, કેટલા બધા પ્રોબ્લેમ, તો એમાં માણસને દુઃખ દેખાતું નથી. અરે જુવાનને તો ન દેખાય, 80 વર્ષે આખી સંસાર જોયો હોય તો એને દુઃખ ન દેખાય, તો એના દીકરાને સાદું થવાને, કદાચ કોઈ છોકરાઓ હોય, છોકરાઓ અમેરિકામાં કોણ સાદું થવા તૈયાર થાય, પણ કદાચ ભગવાનની કૃપાથી કોઈને મનમાં સંકલ્પ છો અને એ એમ વિચાર કરે કે નહીં મારે સાદું થવું છે, તો સાધુ થવા દેવા કોણ જ્યાં? નહીંતર એના એ છોકરા હોય જો મોટા થાય, આવો યોગ ન હોય, સંતોનો યોગ ન હોય, આવું વાતાવરણ ન હોય, કોઈ છોકરા પોતાના હાથમાં રહેવાના હોય? કદાચ બગડે નહીં, હાલ ખાવા પીવામાં ન ચડી જાય, તો ક્યાં છોકરાઓ છે મા બાપની સાથે લગ્ન પછી રહે છે? કોઈ નહીં. અને સ્વાભાવિક છે, જોબ બીજે હોય અને કેટલી બધી પોતાની અલગ અલગ માન્યતાઓ હોય, બૈરાઓ આવ્યા હોય અને પત્ની આવ્યા હોય તો એની રુચિ જુદી હોય, એટલે બહુ શક્યતાઓ છે કે મા બાપની સાથે દીકરા રહે. ઘણા તો પ્રસંગો એવા પણ સાંભળ્યા છે કે ઘણી વાર પછી મા બાપ થોડા સમય પછી ફોન કરે કે બેટા તમે ફ્રી ન હોય તો થોડા દિવસ અમે આવી જઈએ, કારણ કે દીકરાને ઘરે દીકરાનો જન્મ થયો હોય, એટલે સહેજે મા બાપની ઈચ્છા હોય કે રમાડીએ થોડા દિવસ. કે ના ડેડી, હમણાં નહીં આવતા, હું કહીશ તમને, હું કહીશ, પછી 6 મહિના વહી જાય તો કહે નહીં, પછી જવાય નહીં, પોતાનો દીકરો છે તો જવાય નહીં. તોય એ મા બાપને કોઈને એમ ન થાય કે ઓકે, આપણા મારો દીકરો ભગવાનને માટે ભગવાનનું ભજન કરશે, ભગવાનનું કામ કરશે અને એને સંકલ્પ છો છે તો આપણે સાધુ થવા દઈએ, એવું કોઈને થાય? કોઈ મહારાજના કૃપાપાત્ર હોય ને રિયલી જેમને ઉપર ભગવાનની કૃપા ઉતરી હોય અને જેમને કહે ને કે અનંતકાળના પુણ્ય હોય અને સાથે સાથે પોતે જે ભક્તિ કરી હોય એનું ફળ, આ જન્મે જે ભક્તિ કરી હોય એનું ફળ ઉદય થાય, તો એને એવો સંકલ્પ થાય કે અમારા સંતાનો સાધુ થાય તો એ રાજી થાય, નહીતર ઓલા થાય તો રાજી ન થાય. હા, અત્યારે નાના છોકરા હોય ને 8-10 વર્ષના, તો સંતો ઘણી વાર આપણે જા તમારા દીકરાને સાધુ કરવાનું, હા સ્વામી અત્યારથી લખી દઉં, 10 વર્ષના હોય ત્યારે લખી દે, અને જઈ 20 વર્ષના થાય અને પછી ઓલો છોકરો સામેથી કહે ડેડી મારે સાધુ થવું છે, ઓટીવાળ ને સાધુ થવું છે, તારા લખણ છે, પેલા લખણ છે તારા, છોકરાને ખી જવા માટે તારા લખણ નથી. ઓલો કહે છે તો એને ઓના બાપાને ન દેખાડે, શા માટે? એને પોતાનો મોહ છે. એટલે મહારાજે આમાં તો બહુ અઘરી આજ્ઞા કીધી કે જ્યારે પરમહંસ થવાનું કહે તો તત્કાળ થાય, અને કદાચ તમે પરમહંસ ન થાઓ પણ જે હરિભક્તો છે અમેરિકામાં ગુરુકુલ પરિવારના, તમારે બધાને એટલી તો ઉચારી રાખવાની કે 55-60 વર્ષે જ્યારે તમે નિવૃત્ત થતા હોય, અને કદાચ શક્ય હોય તો 1-2 વર્ષ વહેલો નિવૃત્ત થાય, અને મહારાજના મિશન માટે આપણે સેવા કરવી છે, અત્યારે થાય એટલે તો કરવાની, પણ જ્યારે નિવૃત્ત થઈ જઈએ ત્યારે આપણે પછી સંસારના અને દીકરાના દીકરાના કૂટના નથી કૂટવા, ત્યારે આપણે થોડી મહારાજના મિશનમાં, તમે તો ગ્રહસ્થ છો, તમારી લિમિટેશન હોય, તમે શું કરી શકો? દેવપ્રસાદ સ્વામી આપણા બ્રહ્મસત્રમાં એક પ્રશ્નના જવાબમાં સ્વામી કીધું હતું કે ગ્રહસ્થ શું કરી શકે ભગવાનના મિશન માટે? આ સંતો કરે છે ને એને બેક સપોર્ટ કરી શકે, તો એવું કરવા, એવો સંકલ્પ કરો ને તો એ ઘણી મોટી વાત કહેવાય. સમય ઓછો છે, જે આપણે પરીક્ષાનું લેવાનું છે એટલે હવે એમાં ડિટેલમાં નથી જતા, પણ બીજું સંતો માટે કીધું, સંતોમાં મોટેરા કોણ? સદગુરુ પદ આપ્યું હોય તો, અને મોટી ગાદી, એમ મોટો તક્યો, મોટી ગાદી હોય, મોટી ઊંચી ગાદી હોય, સદગુરુ પદ આપ્યું હોય, આચાર્ય મહારાજે તો નહીં મોટા, કેમ? મહારાજની ડેફિનેશન એવી છે કે દેશ વિદેશમાં જાય, મહારાજ એક જ કીધું, જાજુ નહીં, દેશ વિદેશ જાય, કનક કામિનીનો યોગ થાય તો પણ મહારાજ કે પોતાના એના યોગમાં રહે તોય પોતાના નિયમનો ત્યાગ ન કરે અને એમાં ફેર ન પડે, દ્રઢતા રાખે તો એ ત્યાગીમાં મોટેરો કહેવાય. ભક્તરંજનની ટીકા છે વચનામૃત ઉપર, તો એમાં સંતો રઘુરીજી મહારાજની કોઈની છે, તો એમાં 3 વસ્તુ કીધી, ધન, સ્ત્રી અને રસાસ્વાદ, આ 3નો યોગ થાય તો ઢીલા ન પડે. આ 3 વસ્તુ એવી છે કે માણસને ઢીલા પાડી દે, એમાં એકાંતમાં યોગ થયો. એટલે મહારાજ દેશ વિદેશમાં શું કામ કીધું? દેશ પરદેશ જઈ તો, દેશ પરદેશ મીન્સ અત્યારે અમેરિકામાં આવ્યા, અમેરિકા આવ્યા તો અમારા માટે વિદેશ કહેવાય, પણ તો આ વિદેશ નથી. જેમ ઇન્ડિયામાં બેઠા છીએ એમ જઈએ છીએ. આ એવી જગ્યાએ જઈએ કે જ્યાંના લોકો હોય એમને સંપ્રદાયની બહુ ખબર ન હોય, અને અમે જેમ કરીએ એમ થાય એમ ચાલે એમ હોય. તો ત્યાં જઈને એમ કહીએ કે હમણાં તો આ શું કહેવાય, યુગ બદલી ગયો અને સમયની અનુકૂળતા છે એ પ્રમાણે મહારાજશ્રી આજ્ઞા કરી છે કે બહેનો સાથે બોલવું. અત્યારે તો ઘણા એવું કહે છે ને કે મહારાજની આજ્ઞા છે બહેનો સાથે બોલવું. હવે સમૂહમાં હોય તો બાજુવાળા કહે મહારાજ ક્યારે આજ્ઞા કરી, મહારાજશ્રી ક્યારે આજ્ઞા કરી. તો એવી જગ્યાએ જાય કે જેને ખબર સત્સંગનો, સત્સંગના રૂલ્સ રેગ્યુલેશનની ખબર ન હોય, ને ત્યાં પણ પોતાના નિયમનો ત્યાગ ન કરે. સાંતા ડોમિંગો જાય તો ત્યાંના હરિભક્તોને શું ખબર હોય કે અસંતો અમે ને, આપણે અત્યારે મુકુંદ સ્વામી છે, સ્વામી સ્પેનિશ જાણે છે, સ્વામી જેમ સમજાવે એમ સમજે ને. સ્વામી કે સંતોના આવા રૂલ્સ હોય, અને અત્યારે અમેરિકા સાંતો ડોમિંગો છે તો અહીંયા તો બીજા કોણ તમને સત્સંગ કરાવશે, આ મહિલાઓને કોણ સત્સંગ કરાવશે. ગુરુ મહારાજ આજ્ઞા કરીએ છીએ અમે કરાવી તો ચાલે ને, આમ ચાલે. કારણ કે ત્યાં એ દેશ વિદેશ કહેવાય જ્યાં કોઈને કંઈ ખબર નથી, અને ત્યાં જઈને જેવી રીતે આપણે કરી શકીએ એમ કરી, જેમ કરીએ એમ કરી શકતા હોય, તો ત્યાં જઈને પણ ધન ભેગું ન કરવા માંડીએ, સ્ત્રીના પ્રસંગનો દુરુપયોગ ન થવા માંડે, અને પ્રસાશક્તિમાં આસક્ત ન થાય, તો એ ત્યાગીમાં મોટેરો છે. અને મહારાજે છેલ્લું જે કૃપા વાક્ય છે એમાં મહારાજે કીધું કે મોટા માણસ આવે ત્યારે એને આદર સન્માન આપવું. મહારાજે એમાં કીધું ત્યાગી અને ગ્રહસ્થ બેને રાખવા, ખાલી ગ્રહસ્થને નહીં, મોટા માણસ આવે ત્યારે એને આદર આપવો. આપણે આદર ન આપીએ, એનું અપમાન ન કરીએ, પણ આદર ન આપીએ તો ચાલે કે નહીં? ચાલો એનું અપમાન નથી કરતા ને, પણ આપ આદર નથી આપતા, એનું શું છે? એ અપમાન છે. અને વાત શરૂઆતમાં નાની હોય આપણને દેખાય નહીં, પણ પછી કેટલી મોટી થાય એનું પરિણામ કેવું આવે કે મહારાજે બે દ્રષ્ટાંત આપ્યા. ઋષિનું કાંઈ ખોટું ઇન્ટેન્શન હતું? ધ્યાનમાં બેઠા હતા અને ખબર પણ નહોતી, છતાં પણ પરીક્ષિતનું સન્માન ન થયું તો કેટલી મોટી, કેટલો મોટો પ્રોબ્લેમ છે. અને એ વખતે તો પરીક્ષિત અને ઋષિને પણ પછી થયો કે પરીક્ષિતને શાપ થયો, અને દીકરાને કીધું તું જલ્દી જાન અને વાત કર બીજા રાજા, કારણ કે આવો રાજા પછી ક્યાંથી ગોતો, બીજા રાજા સારા રાજાને અને પુત્રને બધું સોંપી દે અને પોતાનું કલ્યાણ કરે. શંકર ભગવાનનો શું વાંક હતો? તો ભગવાનને ધ્યાનમાં બેઠા હતા, એને ખબર પણ નહોતી દક્ષ આવ્યા કે નથી આવ્યા, ને તો પણ શંકર ભગવાનથી દક્ષનું સન્માન ન થયું. તો એ વખતે દક્ષને ખબર હશે મારું મોટું બોકડાનું થશે, કેટલી ધમાલ થઈ ગઈ. અને ક્યાં પરિણામ, ખાલી શંકર ભગવાન ઊભા થઈ ગયા હોત તો વાત પૂરી થઈ ગઈ હોત, પણ એટલું ન થયું તો સતી બળી મર્યા, યજ્ઞ અધૂરા રહ્યા, કેટલાય બ્રાહ્મણો હશે એને પ્રોબ્લેમ થયા, અને દક્ષને મોઢું બકરાનું થયું. એટલા માટે મોટા હોય એમનું સન્માન કરવું. ઘણીવાર આપણને એવું થતું હોય એ કરનારા કરશે, આપણને શું, આપણને કદાચ કાંઈ ન લાગતું વળગતું હોય તો આપણે કોઈનું સન્માન ન કરીએ જરૂરી હોય, અને સન્માન ન કરીએ તો એનું ફળ કદાચ આપણને ન મળવાનું હોય, પણ સંસ્થાને કે સંપ્રદાયને એનું ફળ મળવાનું હોય. તો એનો પ્રોબ્લેમ થવાનો હોય સંસ્થાને કે સંપ્રદાયને, મહારાજના મિશનને પ્રોબ્લેમ થવાનો હોય, એના માટે મહારાજા વિવેક બતાવ્યો મોટા આવે ત્યારે સન્માન કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જે આવતી આપણી જે પરીક્ષા છે એ પરીક્ષાના થોડા પ્રશ્નો આપણે દર વર્ષે દર વીકે રિવ્યૂ કરીએ છીએ, આ વીકે પણ રિવ્યૂ કરીએ. આ વીકે 8મો પ્રસંગ છે, ભૂલનું ભાન કરાવ્યું. આ પ્રસંગ છે, એ પ્રસંગમાં પ્રસંગ છે કલાલીના મુખી રણછોડ ભગત, રણછોડભાઈ અમીન એમનું. બહુ મહારાજના સારા એકાંતિક ભક્ત હતા, પણ શરૂઆતના દિવસોમાં મુખી હતા, મોટેરા હતા, અને પ્રારંભમાં તો કદાચ એટલા બધા ભક્ત ન હોય. એના આધારે મહારાજે એમની ભૂલનું ભાન કરાવ્યું. એમના કલાલીમાં એમણે પોતાના નવા ઘર બનાવ્યા હશે, અને મોટા ગામના મુખી હોય એટલે થોડીક સારી હવેલી બનાવી હશે, અને હવેલીનું ઉદ્ઘાટન હશે તો એ વખતે મહારાજને તેડવા માટે, મહારાજને પધરામણી કરવા માટે તેડવા માટે ગઢપુર આવ્યા, અને મહારાજને વિનંતી કરી, મહારાજ નવા ઘર થયા છે તો એ પધારો. તો મહારાજે કહ્યું કે આ વખતે અમે, મહારાજે કંઈ જવાબ જ ન આપ્યો, મહારાજ બીજી વાતમાં લાગી ગયા. મુક્તાનંદ સ્વામીને તો સ્વામી તો સત્સંગની માં, એટલે સ્વામીએ કીધું કે મહારાજ રણછોડભાઈ છે, નવા ઘર કર્યા છે એટલે તમને તેડવા આવ્યા છે, પધરામણી કરવાની છે. મહારાજ તો એ બહુ સામે જોયું નહીં, એટલે પછી મુખીને શું થયું, ખોટું લાગ્યું કે મહારાજ તો કોણા હોય, આ બહુ મોટા મોટા બધા ગામ ધણી દાદા ખાચર જેવા દરબારો હોય, તેના ઘરમાં ઘરમાં પડ્યા પાથરા, રે અમારા જેવા નાના માણસને તો કંઈ મહારાજની ગણતરી હોય, એવું થોડુંક બોલ્યા, મર્મ વચનો બોલ્યા. એટલે પછી મહારાજે એમની ભૂલનું ભાન કરવા માટે મહારાજે કહ્યું, મહારાજે શું કીધું કે મુક્તાનંદ સ્વામી હમણાં જ થોડા સમય પહેલાં 1.5 મહિનો કલાલી રહ્યા હતા, તો મુક્તાનંદ સ્વામી તો અમારા પણ ગુરુ, આમાં એ વર્ડ્સ નથી પણ છતાંય મહારાજનો ભાવ એવો કે અમારા પણ ગુરુ, અને 1.5 મહિનો રહ્યા તો 1.5 મહિનામાં તમે કેટલા દિવસ એમને સીધું સામાન આપ્યું, એક દિવસ એકી વાર? એટલે મહારાજ તો મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, ઓલાને તો અમે પહેલાં પૂછ્યું નહીં, મહા સ્વામી તમને કંઈ કોઈ દિવસ સીધું સામાન આપ્યું? સ્વામી બીજું કંઈ હાય ન પડાય, નાય ન પડાય, પહેલાંમાં સ્વામી એમણે મૌન રહીને કહેતા હશે. મહારાજ કહે કે તમે સંતો ઓલા ઝાડના છાયામાં રહેતા હતા, ઠંડી હોય કે ગરમી હોય કે વરસાદ હોય પવન હોય, તો આ મુખીએ એમ કીધું કે ત્યારે એના ઘર તો બની ગયા હતા, ચાલો થોડા દિવસ સંતો અહીંયા નવું ઘર છે, મુક્તાનંદ સ્વામી તમે પધાર્યા છો તો ભલે બધા સંતો નહીં પણ 5-15 સંતોને તો ઘરમાં રખાતા હતા, કોઈ દિવસ ભૂલમાં પણ પૂછ્યું? મહારાજ કે એટલે એને એટલી સંવેદના નથી અને અત્યારે અમને બોલાવવા આવ્યા છે. એટલે મહારાજે થોડો ઠપકો આપ્યો અને મહારાજે કીધું, પછી દાદા ખાચર એના ઘરમાં અમે પડ્યા પાથરા રહીએ છીએ, એમને એમના ઘરને અમારું ઘર માન્યું છે શા માટે? તો મહારાજે શું કીધું, એ ગામ ધણી છે, દરબાર છે, અને અમે વગર વાંકે એને 5 ખાછડા મારીએ ને તો એનો અમારો અભાવ ન આવે, એના હૃદયમાં બીજો કંઈ ભાવે ન થાય, અને અત્યારે અમે અહીંયા હોઈએ કાયમી તો કેટલાય સંતો હરિભક્તો મહેમાનો કન્ટિન્યુ આવતા હોય, તો એ બધા એને સાચવે, બધાને સંભાળે, બધાને જમવા કરવાની વ્યવસ્થા કરે, અને દરરોજનું થયું તો કંટાળો નહીં, અને હરિભક્તોને સંતોને ને અમને એ આખું કુટુંબ છે પોતાનું બધું અર્પણ કરીને સર્વસ્વ સમર્પણ કરી અને અમારી સેવા કરે છે, એટલા માટે અમે એના ઘરમાં કાયમ માટે રહ્યા છીએ, અમે ગમે એટલી પરીક્ષા કરીએ તો પરીક્ષામાં ક્યારેય નપાસ થતા નથી. એટલે મહારાજ, એટલે પછી તો રણછોડભાઈ ઊભા થયા, મહારાજને પ્રગટ લાગ્યા, મહારાજ તમારી વાત સાચી છે, મારી ભૂલ છે, પણ કૃપા કરો, મહારાજ પ્રાર્થના કરીએ છીએ. પછી મહારાજે એમને પ્રસાદીના લાલજી આપ્યા. આજે પણ કલાલી મંદિરમાં એ પ્રસાદીના લાલજી વિરાજમાન છે. મહારાજે નિત્ય પૂજવાની મૂર્તિ આપી અને મહારાજે પછી રાજી થઈ અને કલાલી પધાર્યા, અને ત્યાં એમના ઘરમાં મહારાજે પધરામણી કરી થાળ કર્યા છે. તો આજનો પ્રસંગ ભૂલનું અભિમાન કરાવ્યું, 8મો પ્રસંગ, ટોટલ 8 પ્રસંગો આપણા થયા. અત્યારે સંક્ષિપ્તમાં 8-8 પ્રસંગના પ્રશ્નો ખાલી સંક્ષિપ્તમાં લઈએ, જે આપણી પાસે 5 મિનિટ છે, 4 મિનિટ. 4 મિનિટમાં અહીં સામે બેઠા છે ભક્તો અને ઘરે બેઠા છે એ બધા ભક્તોએ તમારી રીતે પ્રશ્નના જવાબ આજુબાજુવાળાને જ આપવાના, તો આપણને આઈડિયા આવી જાય કે આપણને કેટલું યાદ છે ને કેટલું નથી યાદ. હજી આપણી પાસે 2 વીક છે ને, એટલે સોરી, આવતા વીકે જ એક્ઝામ છે, તો આખું વીક તો છે જ, અને આપણે પૂર્વચારી ફૂલ કરી દીધી છે. હજી આવતા શનિવારે ફરી પાછા રિવ્યૂ કરશું થોડું, અને રવિવારે પરીક્ષા છે, તો આપણે આ વખતે 100-100% પરિણામ લાવવું છે. તો અત્યારે સંક્ષિપ્તમાં પહેલો પ્રસંગ, વરિયાળીનો વધાર નથી કર્યો. વશરામ સુથાર કયા ગામના ભક્ત હતા? ભાદરાના. પ્રેમજી શેઠ કયા ગામના હતા? ધ્રોળના. પ્રેમજી શેઠ પાસે કેટલી મૂડી હતી? 10,000 રૂપિયા. પહેલા દિવસે શ્રીજી મહારાજે પ્રેમજી શેઠને શું જમી જવા કહ્યું? 2 પાલી પોંક અને 1/2 ભીલું ગોળ. બીજા દિવસે મહારાજે પ્રેમજી શેઠને શું જમવાનું કહ્યું? 1/2 શેરના 8 લાડુ. ત્રીજા દિવસે મહારાજે પ્રેમજી શેઠને શું જમી જવા કહ્યું અને જમી ન શકે તો શું કરવાનું કહ્યું? પાંચ શેર પેંડા જમી જવા કહ્યું, અને 5 શેર પેંડા ન જમી જાય તો થાળ, સંતો હરિભક્તોને થાળ જમાડવાની વાત કરી મહારાજે. 5 શેર પેંડા ન જમી શકે તો રસોઈ આપવામાં પોતે ફરી ન જાય એ માટે શેઠે મહારાજે શું વસ્તુ આપી? સોનાનો દાગીનો, સોનાનો ઘરેણું. પ્રેમજી શેઠનો સોનાનો દાગીનો મહારાજે કોને સાચવવા આપ્યો? રત્ના પટેલને. 5 શેરમાંથી કેટલા પેંડા શેઠ પ્રેમજી શેઠ જમી ન શક્યા? 5. 5 શેરમાંથી ખાલી 5 છેલ્લા ન જમી શક્યા. પોતાની રસોઈમાં શેઠે શાની રસોઈ બનાવવાનું કહ્યું? રડબડિયા ગોળના લાડુ, ઘી ઓછું જોઈએ. શ્રીજી મહારાજે પ્રેમજી શેઠની રસોઈમાં શું વાનગીઓ બનાવરાવી? દૂધપાક ને પૂરી. દૂધપાક માટે શ્રીજી મહારાજે કેટલું દૂધ મંગાવ્યું? 5 મણથી વધારે. જ્યાં શેર નહીં લખતા એ તો ખોટું થશે, 5 શેર તો એકલા પ્રેમજી શેઠ પી જાય. બધા ભક્તો જમી લીધા પછી શા કારણથી પ્રેમજી શેઠ ખીજાયા? કોઈ ભગતે વરિયાળી માગી. બીજો પ્રસંગ સંતની સમય સૂચકતા. સંતની સમય સૂચકતા પ્રસંગ કેટલા વર્ષ પહેલાનો પ્રસંગ છે? 100 વર્ષ પહેલાનો. રાજકોટમાં જૂનું મંદિર કયા વિસ્તારમાં હતું? દાણાપીઠ વિસ્તારમાં. કયા આચાર્ય મહારાજ રાજકોટ પધારી રહ્યા હતા? વિહારીલાલજી મહારાજ. તે સમયે રાજકોટ મંદિરના કોઠારી કોણ હતા? કરશનજીભાઈ પારેખ. વિહારીલાલજી મહારાજની સ્વાગત સભામાં રાજકોટના દિવાન આવ્યા હતા એનું નામ શું હતું? કોટક સાહેબ. કોઠારી કરશનભાઈએ કોને વિનંતી કરી કે કોઈ વિદ્વાન સંતને કથા કરવાનું કહે? બાલમુકુંદર સ્વામીને. ક્યાં નાના સંતે તે મોટી સભામાં કથા કરવાની તક ઝડપી લીધી? શાંતાનંદ બ્રહ્મચારી. શાંતાનંદ બ્રહ્મચારીએ કોના દ્રષ્ટાંત સાથે કથા કરી? પ્રહલાદજીની. આચાર્ય મહારાજે શાંતાનંદ બ્રહ્મચારીને રાજી થઈને શું આપ્યું? સદગુરુનું પદ આપ્યું. શાંતાનંદ બ્રહ્મચારીના ગુરુ કોણ હતા? અચિંત્યાનંદ બ્રહ્મચારી. પ્રસંગ 3, અમારું પારખું તો કરતા જાઓ. આ પ્રસંગ કયા ગામનો છે? પીપળાવનો. બ્રાહ્મણોને દૂરથી જ ખ્યાલ આવી ગયો કે આ સ્વામિનારાયણની સભા હોવી જોઈએ, તેનું કારણ? સભામાં શાંતિ હતી, એટલા બધા સાધુ સંતો હતા તો એ શાંતિ હતી. સંતો હોય તો શાંતિ હોય, શાંતિ સ્વામી હોય તો શાંતિ હોય, શાંતિ હોય તો સ્વામિનારાયણના સાધુ કહેવાય. જાજા ભેગા થાય અને સતાય શાંતિ રાખે તો એ સ્વામિનારાયણના સાધુ હોય. અને હરિભક્તો જાજા ભેગા થાય તો ઊંચા અવાજે બોલે નહીં, એકબીજા પ્રત્યે હેત રાખે, પ્રેમ રાખે, પરસ્પર ભાવ રાખે તો એ કોના કહેવાય? સ્વામિનારાયણને કહેવાય. નહીતર જેના હોય એના, પણ સ્વામિનારાયણના તો જ કહેવાય. એમાં ગુરુકુલના તો ખાસ. બ્રાહ્મણોના આગેવાન પંડિતે શ્રીજી મહારાજ સામે શું ચિંતા વ્યક્ત કરી? અભ્રેસ સાધુ થઈ જશે તો સંસાર હારશે કેમ? મહારાજે આ સંસારનો વેલો અટકી ન પડે એના માટે બ્રાહ્મણની ચિંતા દૂર કરવા શું કહ્યું? તમે 20-20 થઈ જાઓ તો બીજા 20 ઉતારીએ, તરબૂચ અમે નથી મગાવ્યા. આ પ્રસંગમાં કઈ નદીના કિનારે સંતો સ્નાન કરવા જતા હતા? જતા ભદ્રાવતી. સંત મંડળમાં મોટા સંતનું નામ શું હતું? કૃપાનંદ સ્વામી. સ્નાન કરીને નદી કિનારે સંતો શું કરતા? ભગવાનનું ધ્યાન કરતા. નદીમાં શાકભાજી અને તરબૂચના વાડાવાળા દેવી પૂજક ને સંતોની શું બીક લાગતી? કદાચ આ માગશે અને નહીં આપીએ તો ધમાલ કરશે. ખાસ ભક્તોને કે કદાચ પરીક્ષાના પેપરમાં આપણે મૂળ જે બુક છે એ બુકમાં વાઘરી શબ્દ છે, પણ દેવી પૂજક આપણે શબ્દ વાપરીશું આજના પરિપ્રેક્ષ્યમાં જેનો નવો શબ્દ છે, તો ખાસ બધા ભક્તો એનું અનુસંધાન રાખે, કદાચ કન્ફ્યુઝ ન થાય એનાથી. દેવી પૂજકને સંતોનો શા માટે ગુણ આવ્યો? સંતોની ક્રિયા જોઈને, એની વાતો સાંભળીને. મોરજને માર્ગે પ્રસંગ 5. આ પ્રસંગમાં શ્રીજી મહારાજાને દરબારો ક્યાં ગામથી મોરજ જતા હતા? બુધેજથી. બુધેજ ગામ ક્યાં વિસ્તારમાં આવેલું? 12 વિસ્તારમાં. હરખા વાંચી લેજો પાછા પ્રસંગ. 12 ખંભાત ને વિસ્તાર, 12 વિસ્તાર કહેવાય. સાબરમતીનો કાંઠો જ ને સ્વામી, સાબરમતીનો કાંઠો. મોરજને માર્ગે દરબાર અને મહારાજોને જે હોકારા પડકારા સંભળાયા એ કોના હતા? અવગતિ જે કાયર અવગતિ પામેલા ભૂતો એમના હતા. અવગત્યા ભૂતોનો ઉદ્ધાર કરવા શ્રીજી મહારાજે શું કર્યું? જળ મંગાવીને જળ છાંટ્યું એના ઉપર. અલિયા ખાચરના ઘોડાનું નામ શું હતું? રોજુ. નામ એટલે અમારે નામ આપ્યું છે ને જતીનભાઈ. સોમલા ખાચરની ઘોડી એમનું નામ તાજળ. મહારાજ મોરજ ગામમાં કોના ઘેરે ઉતારો કર્યો? ગોકળ ગઢવી. મેથાણના મહામુક્ત પ્રસંગ 6. આ પ્રસંગમાં મહારાજે ક્યાં તીર્થમાં બ્રાહ્મણોને જમાડ્યા હતા? સિદ્ધપુર. આ પ્રસંગમાં કોની ઘોડી મહારાજ તાજણ ઘોડી મહારાજે અર્પણ કરી નવલશંકરને? મહારાજે નવલશંકરને કોની ઘોડી તાજણ ઘોડી અર્પણ કરી? કાકાભાઈની. એ કાકાભાઈ કયા ગામના હતા? મેથાણના. કાકાભાઈ આપણે વાત કરી એમ બે ગામના હતા, બે કાકાભાઈ હતા, એક મેથાણના અને એક રોજકાના. આ મેથાણના કાકાભાઈ. કાકાભાઈની સમજણ જોઈને મહારાજે એના ઉપર રાજીપો કેવી રીતે દર્શાવ્યો? એની ઉપર બંને હાથ મૂક્યા અને મહારાજને ભેટ્યા. 7મો પ્રસંગ અગ્નિ પરીક્ષા. આ પ્રસંગમાં શ્રીજી મહારાજ કયા વિસ્તારના કયા ગામથી કચ્છ જવા નીકળ્યા હતા? દેવળિયા. શ્રીજી મહારાજે કચ્છમાં જતા રસ્તામાં વિશ્રાંતિ વખતે ક્યાં ટેકેલા ભક્તોની વાતો કરી? હરિશ્ચંદ્ર, શિબી, મયુરધ્વજ અને નળ આ 4 રાજાઓના આખ્યાનો મહારાજે વાત કરી. એ વખતે મહારાજની સાથે ગોળજી દરબાર હતા. એ ક્યાં ગામના હતા? ઘરે બેઠેલા પણ ભૂલી જતા નહીં કે આ સ્વામી પ્રશ્નો કરી રાખે અને આપણે તો તમારું કામ નહીં કરતા, પછી આવતા વિકે પરીક્ષા છે. તાવી દેવળિયા. તાવી અને દેવળિયા બાજુ બાજુના ગામ છે, એટલે તાવી કદાચ બીજા પણ તાવીઓ તાવી નામના ગામ હોય, એટલે દેવળિયાનું તાવી હતું એટલે તાવી દેવળિયા કહેવાય, તાવી દેવળિયાના હતા. ગોળજી દરબારની શ્રીજી મહારાજે અગ્નિ પરીક્ષા કેવી રીતે કરી? કુબામાં મહારાજાને પૂર્યા અને પછી એની ઉપર અગ્નિ લગાડવાની મહારાજ અગ્નિ પરીક્ષા કરવાના હતા. અગ્નિ કોણે પ્રગટાવ્યો? અગ્નિ અગ્નિ અગ્નિ અગ્નિ કોને પ્રગટાવ્યો? જો કુબામાં નહી, નાજા જોગીએ ભૂલનું ભાન કરાવ્યું. યાદ તો આજનો પ્રસંગ હતો. રણછોડભાઈ અમીન કલાલી ગામના હતા અને મહારાજને પોતાના નવા ઘર માટે ઘરમાં પધરામણી કરવા માટે આમંત્રણ દેવા આવ્યા હતા. અને મુક્તાનંદ સ્વામી જ્યાં કલાલીમાં 1.5 મહિનો રોકાયેલા હતા. તો આ બધા પ્રસંગો પ્રશ્નો છે, થોડા પ્રસંગ પ્રશ્નો, પણ મોટાભાગના પ્રશ્નો આજ હશે. આજે આવતા વીકે આપણે થોડી તૈયારી કરીશું, જે કોણ બોલ્યા અને કોણ કોને કહે છે એના થોડાક આવી રીતે હું પ્રશ્ન કરીશ અને એના જવાબ તમારે આપવાના છે. એટલે ફરી એકવાર આ બધા 8-8 પ્રસંગો વાંચી જજો તો એક્ઝામમાં. અને ખાસ બધા ભક્તો ખૂબ આગ્રહ રાખી અને ઉત્સાહથી પરીક્ષા આપજો. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તજનો, વહાલા વિદ્યાર્થી બંધુઓ, નિષ્કુળાનંદ સ્વામીએ આજે પ્રકરણ વાંચ્યું સાર સિદ્ધિનું, એમાં એને સાર કહી દીધો. નિષ્કુળાનંદ સ્વામીએ આ ચૈતન્ય આત્મા એને સત્ય કહ્યો, દેહને એ પણ બેને જુદા પડ્યા અને દાખલાઓ આપ્યા. ભવાયા ભલે રાણા પ્રતાપનો વેહ કાઢે, પણ એ હું ભવાયો છું એ ભૂલે નહીં. એમ નિષ્કુળાનંદ સ્વામીનું કહેવું એમ થાય છે કે આ લોકમાં ભલે જીવે પણ એને અનુસંધાન એ હોય કે હું આત્મા છું, સત્ય આત્મા છે, આ દેહાદિક બધું નાશવંત છે, એની નોખી વિગતિ પાળી છે. નિષ્કુળાનંદ સ્વામી ત્યાગ વૈરાગને વરેલા હતા. હાથથી છૂટે એને ત્યાગ કહેવાય, હૈયેથી છૂટે ને એને વૈરાગ્ય કહેવાયો. કારણ કે વૈરાગ્ય ત્યાગીઓને જ હોય ને ગૃહસ્થને ન હોય એવું નથી, એ કોઈ ઇજારો નથી. ગ્રસ્થાશ્રમમાં પણ ઘણા એવા વૈરાગી હોય છે કે જેને આ જગત કોઈ અડું પણ હોતું નથી. આપણે પર્વતભાઈને જોઈએ, દાદા ખાચરને જોઈએ, આ બધા સંસારમાં રહેવા છતાં અલિપ્ત હતા. હો ત્યાગી કદાચ ઘર છોડે તો એ ત્યાગ કર્યો કહેવાય, પણ એના અંતરમાંથી ઘર છૂટી જાય ને એ વૈરાગ્ય કહેવાયો. ત્યારે એક બે પ્રસંગો તમને કહું. એક સામતેરના ગીદડી ગામના એક અમરા ભગત હતા, અને એ અમરા ભગત યુવાની અવસ્થામાં હતા, છતાં એના અંતરમાં તીવ્ર વૈરાગ્ય હતું. જગત એને અડ્યું નહોતું. જૂના જમાનામાં નાનપણમાં સગપણ થઈ જાય, નાની ઉંમરમાં લગ્ન થઈ જાય, ત્યારે મોટી ઉંમર થઈ એમને ઘરે આણો ભરીને બૈરાઓ આવવાના હતા. મહારાજે એને આગલે દિવસે દર્શન દીધા કે તને હું ધામમાં તેડવા આવીશ બે દી પછી કે, અને એ દિવસે જ એમના ઘરેથી એમના પિયરથી બૈરા આવવાના હતા. ત્યારે એને ઘરના ને બધાને કહી દીધું કે મારે આ લોકનું કોઈ હૈયારું નથી, મારા જે બૈરાઓ આવે ને એને મારી પાસે લાવતા નહીં, કારણ કે મને મહારાજ તેડવા આવે છે, મારે આ લોકનું કોઈ હૈયારું નથી, એટલે મારે તો ભગવાન પાસે પહોંચવું છે, અહીંનું કોઈનું કામ નથી. મારા માતૃશ્રીને પણ મારા ખાટલા પાસે મારે હું હનુમુખ જોઉં એમાં કોઈને આવવા દેશો નહીં, છેટેથી વસ્તુ કાંઈ મૂકી દેવી, પણ મને મારી પાસે નહીં આવવાનું, કોઈ બૈરાઓએ આવવાનું નહીં. ત્યારે જુવાની અવસ્થા હોય એ જ દિવસે એમના બૈરા આવવાના હોય, છતાં એમની સાથે કોઈ વાત કે એમને કે એમનું મુખ જોવું એવી કોઈ અંતરમાં ઈચ્છા જ નહીં. એક ભગવાનની સાથે જ સુરતા હતી, અને છેલ્લે એવી રીતે ધામમાં ગયા. બધાને જય સ્વામિનારાયણ કહીને મહારાજ આવી ગયા છે, અને હવે મારે આ લોકનું કોઈનું કામ નથી એમ કરી અને ડંકો દઈને ભગવાન પાસે પહોંચી ગયા. ત્યારે આ લોકની ઈચ્છાઓ છૂટવી એ બહુ મોટી વાત છે, જેવી તેવી વાત નથી. હંમેશા ભગવાનના ભક્તોએ એવું જીવન જીવવું જોઈએ, અરીસા જેવું જીવન જીવવું જોઈએ. અરીસો સામે આવનારા બધાનું સ્વાગત કરે, કાળીઓ આવે કે ધોળીઓ આવે કોઈ પણ આવે બધાનું સ્વાગત કરે, આવતલ બધાનું સ્વાગત અરીસો કરે, પણ સંગ્રહ કોઈનો કરે નહીં, અંદર કંઈ ગાલવા દે નહીં. ત્યારે ભગવાનના ભક્તે આવું અલિપ્ત જીવન જીવવું એ જ મનુષ્ય દેહની ધન્યતા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના ભક્તો સંસારમાં રહીને પણ સંસારની કોઈ ઝાડને અડવા દેતા નહીં. કલાલી ગામના રણછોડભાઈ, આ તો મેં આનો પ્રસંગ કહ્યો, એવો જ એક બીજો પ્રસંગ છે. એ સામતેરના વાણંદ હમીરનો પ્રસંગ છે. એ ગુંદા લેવા ગયા અને મહારાજ એમને વિમાન તેડવા આવ્યું, પછી તો એ દેહ મૂકીને ધામમાં ગયા. અલા પછી એનો અગ્નિ સંસ્કાર કરવા ત્યાં લઈ ગયા, પણ એને મહારાજ ધામમાં લઈ જતા હતા એમાં રાવળ નદીમાં બૈરાઓ નહાતા હતા. એને ડોકું કાઢીને આમ જોયું તા, સાથે હતા મહારાજની સાથે બ્રહ્મચારી. મહારાજ કે આમાં શું ગંધાઈ છે, આમાં ભગતની વાસના ગંધાતી લાગે છે. પછી એ ભગતને સ્મશાન યાત્રામાં લાવેલા ત્યાં, અને ત્યાં અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી હતી. ત્યાં એનો દેહ હળવેળ્યો, કે મને ઘેરે લઈ જાઓ, ઘેરે લઈ જાઓ. પછી એને ઘેરે લઈ ગયા અને એને મહારાજ પાસે એવી માફી માગી, એ ભગવાન હું તો ભૂલ્યો કે જેને મારું કામ બધું બગડી ગયું, કે તમે મને રીતસર ધામમાં તેડવા આવ્યા અને મારી મનોવૃત્તિ આમ ગઈ. જેને પછી મહારાજને બહુ પ્રાર્થના કરી કે મહારાજ હું તો ભૂલ્યો છું કે. પછી મહારાજ કે હું અઠવાડિયા પછી તને તેડવા આવીશ. ત્યાર પછી એને ઘરમાં એ સૂચના આપી દીધી કે મારે હવે મહારાજ સિવાય ક્યાંય એક ચિત્તની વૃત્તિ ત્યાં લગાવવાની છે, એટલે કોઈને અહીંયા પાસે આવવા દેતા. પછી અઠવાડિયા પછી એ ભગવાનના ધામમાં ગયા. પણ કહેવાનું શું કે આ બધેથી મન ઉખડે એ બહુ મોટી વાત છે. એક રણછોડભાઈ અમીન કરીને હતા, એ કલાલીના હતા. ત્યારે કલાલીમાં 20-25 સંતો મુક્તાનંદ સ્વામીનું મંડળ 1.5 મહિનો ત્યાં રહેલું. જૂનો જમાનો, ભિક્ષા માગે તો એ પૂરું થાય નહીં, ક્યારેક વળી ઉપવાસ પડે. અને 1.5 મહિનો જેમ તેમ કરીને કાઢ્યો. અને પછી આ જે કલાલીના રણછોડભાઈ હતા એને 4 મકાન કર્યા હતા એના 4 દીકરા માટે. એ ગઢડે મહારાજને દર્શને આવ્યા અને મહારાજને કીધું, મહારાજ અમે નવા મકાન કર્યા છે તમારા. પછી વાત વાતમાં એવું બોલી ગયા કે મહારાજ તમે તો દાદા ખાચરને જ દેખો છો, એવું બોલી ગયા. એટલે મુક્તાન સમયે કીધું કે મહારાજ હરિભગત સારા છે, એને ઘર કર્યા છે. એ બાજુ નીકળીએ ત્યારે એને મહારાજ કે એને જે ઘર કર્યા છે ને એના દીકરા માટે કર્યા છે. તમે ત્યાં 1.5 મહિનો રહ્યા ત્યારે તમને સંતોને કોઈને એવું પૂછ્યું કે તમે જમવાનું શું કરો છો? ભિક્ષામાંય પૂરું થતું નહોતું. કોઈ દિવસ સંતોની એને સાર સંભાળ લીધી નથી, બરાબર. અને પાછા એમ કહે છે કે દાદા ખાચરને દેખો છો, પણ દાદા ખાચરને 24 વર્ષમાં અમે 56 વખત બદલાવ્યા. હે, એના ઘર ખાલી કરાવ્યા, એને કેટલી કસોટી લીધી, એમાં ક્યાંય પાછા પડ્યા નથી. સમજ્યા ને? ત્યારે તમે એના હાંધણમાં પણ આવો નહીં કે. સમજ્યા ને? કારણ કે દાદા ખાચરનું સમર્પણ એ વસ્તુ આખી જુદી છે. 1.5 મહિના સુધી સંતો રહ્યા ત્યારે તમે કીધું તમે કેમ ભિક્ષામાં તમને પૂરું મળે છે કે નહીં. કોઈ દિવસ તમે અન્ન પણ આપ્યું નથી અને તમે દાદા ખાચરની વાત કરો છો. જાણે ત્યારે એને પછી સમજાણું લાઈટ થઈ અને મહારાજની માફી માગી કે મહારાજ મારી ભૂલ થઈ છે. સમજાને? અને મને આવો કોઈ તર્ક થવો ન જોઈએ, પણ આ થયો એ મારો અપરાધ છે કે. એટલે મહારાજે પછી રાજી થઈ એને. અને જો માફી હંમેશા, આ બધું એવું છે કે ભૂલ કરે ને એ માણસ કહેવાય અને ભૂલ સુધારે એ મોટો માણસ કહેવાય અને ભૂલને સ્વીકારી લે ને એ ભગવાનનો માણા કહેવાય. જાણે ત્યારે આમને માફી માગી એટલે મહારાજ રાજી થઈને લાલજીની મૂર્તિ આપી. અત્યારે એ લાલજી પ્રસાદીના ત્યાં છે. એની માનતાઓ પણ ખૂબ આવે છે અને પૂનમે એકાદશીએ માણસો દર્શને પણ ખૂબ આવે છે. પણ કહેવાનું શું કે દાદા ખાચર એ સંસારમાં હતા, છતાંય એને આ લોકનો કોઈ વરગાળ હતો નહીં. અને મહારાજનું અલિપ્ત ભાવે ભજન કરતા. અને ઘણા એ સમયના રાજા રજવાડાઓ હોય છે, કોઈનું નામ પણ કોઈ જાણતું નથી, પણ આજે દાદા ખાચરને પાને પાને આપણે યાદ કરીએ છીએ. વચનામૃતનું માં ધ્રુવજીની જેમ અવિચળ સ્થાન એમને મળી ગયું. ત્યારે કહેવાનું શું, એવી જ રીતે દેવજી ભગત હતા નૈનપુરના, એ જેતલપુર પાસે, એ મહારાજના પરમ ભક્ત હતા. સંસારમાં રહેવા છતાં વૈરાગી હતા. એકનો એક છોકરો હતો, એની ચિંતા કરતા આના લગ્ન કરવા, હગપણ કરવું, આ કરવું. અને એ છોકરો ધામમાં વયો ગયો. અને પછી કે હવે ધામમાં જ ગયો છે અને એ કંઈ પાછો તો આવશે નહીં, એટલે આપણને આપણું ભજનમાં વિક્ષેપ કરશે આ બધા, હું જો વાળીએ. અને બૈરાને કે તમે ઘીનો ગળો ભરીને ગઢપુર જાઓ, મહારાજની થાળમાં આ સેવા આપજો. ત્યાં ગયા અને મહારાજે પૂછ્યું કે ભગત કેમ છે? કે મહારાજ ભગત સુખ્યા હતા અને તમે વિશેષ સુખ્યા કર્યા. કે મહારાજ કે એમ કેમ? તો એકનો એક દીકરો હતો, એ વયો ગયો ધામમાં, એટલે અમારે બધી એને પરણાવવાની, હગપણ કરવાની બધી ચિંતા મટી ગઈ. જાને એટલે અમને તો મહાસુખ્યા કરી દીધા. કે એટલે મહારાજ કે આ સભા સાંભળે એમ ફરીથી વાત કરો. પછી વાત કરી અને એ તો અહીંયા ઘરમાં ખણિયા ખોળી અને વાળીએ વયે ગયેલા, અહીંયા આવશે પાછા રોહે ને, આપણે કાંઈ રોવું ન હોય ને, એને રોવરાવા હોય બધાને. ત્યારે એ બધું પણ આ વિચાર કેને આવે? હો, વૈરાગ્યવાળા હોય ને એને આવે. ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ ન હોય એવો વૈરાગ્ય ગ્રસ્તાશ્રમમાં રહેતા રહેવા છતાં, જનક રાજા જેવી સ્થિતિ હતી શ્રીજી મહારાજ છતાં, એવા ભક્તો એ અત્યારે પણ એવા હોય પણ આ ઉપલી આંખથી કાંઈ ઓળખાય નહીં. એમાં તો અંતરની આંખ જોઈએ તો દેખાય, નહીંતર દેખાય નહીં. હો, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને પણ એવું ઉર્ધ્વગામી જીવન જીવવાનું બળ આપે અને આ જગતમાંથી ક્યાંય આસક્તિ ન રહે. અને કેવળ મહારાજની કૃપાના છતે દેહે આપણે પાત્ર બની જઈએ, સમજાને. અને ભગવાન આપણને એ સારી રીતે સંભાળી લે એવું આપણું જીવન બની રહે એવી ભગવાનની પાસે પ્રાર્થના. અને ભગવાન શ્રીહરિ સૌનું મંગલ વિસ્તારે એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજનીય સંતો અને વાલા હરિભક્તો સૌને હેતથી જય સ્વામિનારાયણ. આપણે છેલ્લા ગયા મહિને જ્યારે બાળ સંસ્કારની શિબિર થઈ ત્યારે ઘણા બધા ઇન્ટરેક્ટિવ સેશન્સ અને ડિસ્કશન બેઝ જે સેશન હતા એમાં ખૂબ સારો રિસ્પોન્સ મળતા. બાળ સંસ્કારના જે પણ ટીચર્સ છે એમણે આવતા આ વીકેન્ડથી જ દર બાય મંથલી દર મહિને બે સન્ડેઝના આપણે એક ઇન્ટરેક્ટિવ સેશન જે ખાલી 30 મિનિટ માટે હશે, જેમાં નીલકંઠ ગ્રુપના જે પણ બાળ સંસ્કારમાં ભણતા વિદ્યાર્થીઓ છે એ બોયઝ અને ગર્લ્સ બંને પાર્ટિસિપેટ કરી શકશે, જેમાં 30 મિનિટનું ઇન્ટરેક્ટિવ સેશન જેમાં સંપ્રદાય, સ્પિરિચ્યુઆલિટી, રિલિજિયન રિલેટેડ જે પણ ટોપિક્સ છે એના ઉપર ડિસ્કશન થઈ શકે, એક ઇન્ટરેક્ટિવ સેશન થઈ શકે, Q&A થઈ શકે. જેનું સૌ પ્રથમ જે સેશન છે એ આવતીકાલે ઇવનિંગ 7 PM સેન્ટ્રલ, અને એની જે ઝૂમની લિંક છે એ ટીચર્સના ગ્રુપ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો બધા પેરેન્ટ્સ જે છે એ ખાસ ધ્યાન આપે કે આપના બાળકો જો નીલકંઠ ગ્રુપમાં હોય અથવા ઉંમર 12 થી લઈને 24 યર્સ સુધીના આપણે એજ ગ્રુપ રાખ્યા છે તો એ પાર્ટિસિપેટ કરે એમાં. સાથે જાન્યુઆરી મહિનાનો કાલે છેલ્લો રવિવાર એટલે કે મહિલા સભાનો દિવસ, મહિલા સત્સંગ ઓનલાઈન હશે અને કહોટની ક્વિઝમાં ગઢડા અંત્યનું ત્રીજું પ્રકરણ એના ઉપર કહોટ ક્વિઝ હશે. January 31 આવતીકાલે બપોરે 2 થી 3 સેન્ટ્રલ. મહિલા હરિભક્તોનો ખાસ આગ્રહ હતો કે આપના જે પણ સગા સંબંધીઓ હોય, આપના મિત્રો હોય, એમને ખાસ યાદી આપવી અને આ એક જ કલાક માટે ઘરે બેઠા આ મહિલા સભામાં જોડાવા આગ્રહ કરવો. તો આવતીકાલે મહિલા સભા, મહિલા હરિભક્તો ખાસ યાદી રાખે. આજના ઓનલાઈન સત્સંગના જે સ્પોન્સર્સ છે એમને યાદ કરવું, એવા શ્રી અશ્વિનભાઈ બાબરિયા તથા ભાઈઓ અને પરિવાર જે આપણા યરલી સ્પોન્સર છે, અને અક્ષર નિવાસી શ્રી ઠાકરસિંહ દાદાની સ્મૃતિમાં શ્રી જગદીશભાઈ સુતરિયા તથા પરિવાર. આ બંને હરિભક્તો, આ બંને પરિવારો જે યરલી સ્પોન્સર્સ છે, મહારાજને પ્રાર્થના કરીએ કે આ સૌ પરિવારજનોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, સત્સંગમાં ખૂબ આગળ વધે અને બળ્યા થાય. તો અત્યારે આપણે થાળ અને પછી આરતી સ્તુતિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. Thank you.

ચિત્ર શક્તિ વિભવૈશ્વર્યાદિપાથો નિધિમ સ્તોતુમ ત્વામવતાર કારણમહો નેશાવયમ સર્વથા શમનમ ભૂયો વિવંદામહે સાક્ષાત્ ત્વં પ્રસમીક્ષ યોગ નિલયમ જાતા કૃતાર્થાભૃશમ દિવાસો નિજ પરમોક્ષરતો વિરક્તિવાદી હરિરિહ વૃષભોર્ભવાપહારી જય સિંહિ નૈષ્ઠિકરાજ નીલકંઠ ચાર્યમપિ દુશ્ચરમાપ્યમાત્યે આત્મોજસા તદિહ ઘોરતરે પિતિષ્યે સંસ્થાપયિષ્યસિ હરે ભુવિ નીલકંઠ વેદોત્તમાંગનવિત પુરુષોત્તમસ્ત્વમ પુરટ જટા છટા કિરીટ कटी तट मुंज सुमे कला कलाप कर कलित पलाश दंड शाली जय सिरि नेष्टि कराज नील कंठ अबद्धन् पुरुषं पशुं तस्मात् ಸ್ವಾನಿ ದದ್ದಿರೆ ಛಂದಾಗುಂಸಿ ದದ್ದಿರೆ ತಸ್ಮಾದ ಯಶಸ್ತಸ್ಮಾನಜಾಯತ ಶ್ರೀಖಂಡನ್ ಚಂದನಂ ದಿವ್ಯಂ ಗಂಧಾಢ್ಯಂ ಸುಮನೋಹರಂ ಭಗವನ್ ಸಹಜಾನಂದ ಗೃಹೀತ್ವಾ ತ್ವಂ ಪ್ರಸೀದ ಮೇ ಓಂ ಧಾತಾ ಪುರಸ್ತಾದ್ಯ ಮುದಾ ಜಹಾರ ಶರಕ್ರ ಪ್ರವಿದ್ವಾನ್ ಪ್ರದಿಶಶ್ಚ ತಸ್ರಃ ತಮೇವಂ ವಿದ್ವಾನ್ ಅಮೃತ ಇಹ ಭವತಿ ನಾನ್ಯಃ ಪಂಥಾ ಅಯನಾಯ ವಿದ್ಯತೆ ಬ್ರಹ್ಮಾಂಡಾದೀಶ್ವರಾಯ ನಮಃ ರಾಮಚಂದ್ರ ಭಗವಾನನೀ ಚತುರವರ್ತಿ ಸಮಾಯುಕ್ತಂ ಹೃದೇನ ಚ ಸುಪೂರಿತಂ ನಿರಾಜನೇನ ಸಂತುಷ್ಟೋ ಭವತ್ಯೇ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಪ್ರಭು ಜಯ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಸಹಜಾನಂದ ದಯಾಳು ಸಹಜಾನಂದ ದಯಾಳು ಬಡವಂತ ಬಹುನಾಮಿ ಪ್ರಭು ಜಯ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಚರಣ ಸರೋಜ ತಮಾರ ಬಂದು ಕರ ಜೋಡಿ ಪ್ರಭು ಬಂದು ಕರ ಜೋಡಿ ಚರಣೇ ಶೀಶ ಧರಾತಿ ಚರಣೇ ಶೀಶ ಧರಾತಿ ದುಃಖ ನಾಖ್ಯಾ ತೋಡಿ ಪ್ರಭು ಜಯ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ನರ ಭ್ರಾತ ದ್ವಿಜ ಕುಳ ತನು ದಾರಿ ಪ್ರಭು ದ್ವಿಜ ಕುಳ ತನು ದಾರಿ ಪಾಮರ ಪತಿತ ಉದಾರ ಪಾಮರ ಪತಿತ ಉದಾರ ಅಗಣಿತ ನರ ನಾರಿ ಪ್ರಭು ಜಯ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ನಿತ್ಯ ನಿತ್ಯ ನೌತಮ ಲೀಲಾ ಕರ್ತಾ ಅವಿನಾಶಿ ಪ್ರಭು ಕರ್ತಾ ಅವಿನಾಶಿ ಅಡಸಠ ತೀರಥ ಚರಣಿ ಅಡಸಠ ತೀರಥ ಚರಣಿ ಕೋಟಿ ಗಯಾ ಕಾಶಿ ಪ್ರಭು ಜಯ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಕಟನು ಜೆ ದರ್ಶನ ಕರ್ಷೆ ಪ್ರಭು ಜೆ ದರ್ಶನ ಕರ್ಷೆ ಕಾಳ ಕರಮತಿ ಚೂಟಿ ಕಾಳ ಕರಮತಿ ಚೂಟಿ ಕುಟುಂಬ ಸಹಿತ ತರ್ಷೆ ಪ್ರಭು ಜಯ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಅವಸರ ಕರುಣಾನಿಧಿ ಕರುಣಾ ಬಹು ಕೀಧಿ ಪ್ರಭು ಕರುಣಾ ಬಹು ಕೀಧಿ ಮುಕ್ತಾನಂದ ಕಹೆ ಮೂರ್ತಿ ಮುಕ್ತಾನಂದ ಕಹೆ ಮೂರ್ತಿ ಸುಗಮ ಕರೀಸಿದಿ ಪ್ರಭು ಜಯ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಜಯ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಪ್ರಭು ಜಯ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಸಹಜಾನಂದ ದಯಾಳು ಸಹಜಾನಂದ ದಯಾಳು ಬಡವಂತ ಬಹುಗಾಮಿ ಪ್ರಭು ಜಯ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಜಯ ಜಗದೀಶ ಹರೇ ಪ್ರಭು ಜಯ ಜಗದೀಶ ಹರೇ राखू दुख विन से मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का ओ जय जगदीश हरे तुम पूरण परमात्मा तुम अंतर्यामी प्रभु तुम अंतर्यामी पार ब्रह्म परमेश्वर पार ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे जय जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण दे दूर करे ओम जय जगदीश हरे कृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे ॐ पुष्पैः देवाभिवन्दनम् ॐ आत्मकल्याणार्थे आत्माभिवन्दनम् ने रूपे की मशाल माथे मोलियों ने काने कुंडल जरियन के जामा मोतियन की माला गरमाशों में रेशमी रुमाला ए सोना ना बाजू ने सोना ना कड़ा फूलों ना शोभे हये हार मने यंग यंग सजिया शनगार चितड़ा ना चोर मनड़ा ना मोर रस रूप मूर्ति राजा धीराज श्री घनश्याम महाराज ने घड़ी खम्मा ए माला वाला ने घड़ी खम्मा राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय Jai Jai Jai